સંકલ્પનો કંટ્રોલ છે. સંકલ્પતંત્ર એ તમને થઈ રહ્યું છે. તો જે સંકલ્પતંત્ર થતા હોય, જ્ઞાનાત્મક આપણા જ્ઞાનાત્મક વૃત્તિઓ જે આપણા સંકલ્પતંત્રથી આપણે કરી શકતા હોઈએ, તેવી જે સામર્થ્ય, તે મેલના અર્થમાં પુરુષ અને સ્ત્રીના અર્થમાં નર નહીં, પણ એ સામર્થ્ય જેનામાં હોય તેનું નામ નર. એ ફક્ત માણસમાં જ હોય છે એવું નથી, જાનવરોમાં પણ એ હોય છે સામર્થ્ય, એવું નહીં સમજતા. અને પુરુષોમાં જ હોય છે, સ્ત્રીઓમાં નથી હોતી એવું નથી, પણ એ અર્થમાં નર, કે જે અનુભવાઈ રહ્યું છે તે તો અનુભવાય જ છે, પણ તમે જેને જોવા માગો તે તમને અનુભવાય, જેને તમે સાંભળવા માગો તે તમને સંભળાય, જેને તમે સ્પર્શ કરવા માગો તે તમને સ્પર્શાનુભવ થાય. એ સંકલ્પથી જ્યારે જ્ઞાનની પ્રક્રિયા ઉપર આપણે કંટ્રોલ કરીને આપણી જ્ઞાન શક્તિને વાપરીએ, આપણી ક્રિયાશક્તિને વાપરીએ, તો એ નરનો લક્ષણ પ્રકટ થતો કહેવાય છે. ધર્મ માટે એનો બહુ મોટો રોલ છે. શા માટે? કેમ કે જે તમે તમારા સંકલ્પથી નથી કરી રહ્યા, જે તમે તમારા બુદ્ધિથી નથી કરી રહ્યા, જે કર્તવ્યમાં તમારી બુદ્ધિ, તમારી સમજ, તમારો સંકલ્પ, તમારી ભાવનાઓ રેડાતી નથી, તેવી આ શરીર દ્વારા થતી ક્રિયાઓ હશે, પણ તેમને કદી ધર્મનો દરજ્જો આપી શકાય નહીં. કોઈ પરાણે આપણાથી કોઈ કામ કરાવી લે, કના તમારે આ કરવું જ પડશે, કામ નહીં કરશો તમને હંટર પડશે, કે ચાબુક પડશે, કે થપ્પડ પડશે, કે જેલ કરવા પૂરવામાં આવશે, તે મુજબ કરાયેલો જે કાર્ય, તેવા કાર્યને કોઈ દિવસે ધર્મનો દરજ્જો મળી શકતો નથી. મનુ કહે છે, સર્વાન બલકૃતાન અર્થાન અકૃતાન મનુરબ્રવીત. પરાણે કરાવાયેલા કોઈ પણ કામ કર્યા હોય તો પણ ન કર્યા બરાબર છે. તમારા સંકલ્પથી, તમારી વિચાર શક્તિથી, તમારી સંકલ્પ શક્તિથી, તમારા દેશ કાલ દ્રવ્ય વગેરેના ચયન શક્તિથી જે તમે કરો છો તેને ધર્મ કહેવાય. પરાણે કોઈ કરાવી લે તો એ ધર્મ ન કહેવાય. તો જે ધર્મ કરે એના માટે કર્તાના નર હોવું બહુ જરૂરી હોય છે. નર ન હોય તેના દ્વારા કરવામાં આવતી ક્રિયાને કોઈ દિવસે ધર્મનો દરજ્જો આપી શકાતો નથી. એટલે જ ઘણી વખતે, ધારો કે બાળકની કોઈ ક્રિયાને કારણે કોઈકની કંઈક હાનિ કે લાભ થાય, તે હાનિ ક્રિયાનો બાળકને જિમ્મેવાર ઠરાવવામાં નથી આવતો. એનું કારણ શું? કેમ કે બાળકની વિચાર શક્તિ, બાળકની સંકલ્પ શક્તિ, બાળકની એને અમલમાં લાવવાની ચયન શક્તિ, દેશકાલ વગેરેના સંદર્ભમાં એટલી સ્પષ્ટ ખીલેલી નથી હોતી, તેથી બાળક દ્વારા કરાવાયેલું કર્મ ને ધર્મનો દરજ્જો આપવામાં નથી આવતો. આ શક્તિઓના પ્રયોગથી જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એને ધર્મનો દરજ્જો મળતો હોય છે, અને એ દરજ્જો ધર્મને મેળવવો હોય તો કર્તાએ નર, કર્તાનું નર હોવું આવશ્યક તત્વ છે. હવે શરણાગતિ, એક વાત સમજો, શરણાગતિ આપણે પ્રભુની લેવી હોય એમાં તમારો સરખો વિચાર હોય કે ના મારે પ્રભુને શરણાગત થવું છે, તમારી સંકલ્પ શક્તિ કામ કરતી હોય કે તમે પ્રભુને શરણે જવું છે, તો એ શરણાગતિ તમારો ધર્મ કહેવાય. પરાને તમારા ડોકામાં કોઈ તુલસીની કંઠી માલા ઘાલી દે તો ઠીક છે, એવી રીતે ઘાલવામાં આવેલી કંઠી બાળકને શરણ માર્ગી બનાવી શકે છે. પણ તમને કદાચ બહુ પ્રસિદ્ધ ઘટના ખ્યાલ હશે કે મહાત્મા ગાંધીના માતા પુષ્ટિ માર્ગી હતા, અને જ્યારે મહાત્મા ગાંધી લંડન ભણવા જઈ રહ્યા હતા વકાલતનું, તે વખતે એમના બાએ એમને શરત મૂકી કે તું મને વચન આપ કે તારા ગલામાં જે આ તુલસીની કંઠી પહેરાવી છે એને તું કોઈ દિવસે તોડશે નહીં. અને મહાત્મા ગાંધીએ પોતાની બાને વચન આપ્યું કે ના હું તોડીશ નહીં. તે ખરેખર એમને તોડી નહીં, બાને આપેલું વચન એમને પાલ્યું, પણ જે દિવસે કંઠી તૂટી ગઈ તે દિવસે એમને પહેરી નહીં પાછી. હવે તૂટેલી કંઠી જો પાછી ન પહેરવાનો એમનો અભિગમ હોય તે સ્થિતિમાં કોઈક વખતે કેમ કે એમના ગલામાં કંઠી નાખવામાં આવી હતી તેથી એમને વૈષ્ણવ ગણી શકાય કે પુષ્ટિ માર્ગી ગણી શકાય. જો તમારો કંઠી પ્રત્યેનો ભાવ ન હોય, કંઠી પ્રત્યેનો તમારો સંકલ્પ ન હોય શરણાગતિનો, શરણાગતિનો તમારો ભાવ ન હોય, તો તેવી પરાણે ઘાલવામાં આવેલી કંઠી બાળકના વિકાસમાં, વૈષ્ણવી વિકાસમાં સહાયક થઈ શકે છે, પણ તેને ધર્મ તરીકે તેના સ્વીકારી શકાતી નથી. એટલે મહાત્મા ગાંધીના પિતા કૃષ્ણ પ્રણામી હતા, માતા આપણા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા, પણ મહાત્મા ગાંધી પોતે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ રહ્યા નહીં. તો ધર્મનો આ એક બહુ મોટો જબરદસ્ત પાસો છે કે એ નરને પોતાનો અધિકારી બનાવે છે. ધર્મ બાલ્યાવસ્થામાં એક વાત સામાન્ય રીતે સમજો કે આપણે ત્યાં કંઠી આપવાની પ્રણાલી છે. જન્મના પિંડરું ઉતર્યા પછી તરત જ આપણે બાળકને કંઠી આપી શકીએ, પણ એ કંઠીની ધર્મરૂપતા, એક સંસ્કાર રૂપતા હોય અને એક ધર્મરૂપતા હોય. તો સંસ્કાર તરીકે આપણે એને સંસ્કાર આપી દઈએ છીએ. એક્ઝેક્ટ તમે એનું ઉદાહરણ સમજી શકો કે જે આપણે હોસ્પિટલમાં જ આજે કેટલીક હોસ્પિટલો આગ્રહ કરતી હોય છે કે બાળકનું નામ લખાવ, રમેશ રાખશો કે સુરેશ રાખશો કે ગણેશ રાખશો કે દિનેશ રાખશો, શું નામ રાખશો, બાળકનું નામ હોસ્પિટલમાં લખાવી દો. આપણે પણ બાળકનું નામ લખાવી દઈએ છીએ હોસ્પિટલમાં કે અમારા બાળકનું આ નામ છે, પણ તે નામને બાળક તે વખતે સ્વીકારતો નથી કે આ મારું નામ છે, કેમ કે નથી એનામાં એ બાબતની સમજ, નથી એ બાબતની સંકલ્પ શક્તિ, નથી ચયન શક્તિ કે દુનિયામાં ઘણા બધા નામો સંભવે છે એમાંથી મારું નામ આ. પણ જે દિવસે બાળક એની સમજ તો થાય, જેમ આપણે વારે ઘડીએ બોલાવીએ, રમેશને રમેશ કહીને બોલાવતા રહીએ, ધીમે ધીમે એને સમજ ખીલતી હોય છે કે ના મારું નામ રમેશ છે. અને ત્યારે આપણે રમેશ કહીએ ત્યારે સૂતો હોય તો એ જાગી શકે. તો જે દિવસે એને આ વસ્તુ કન્વે થાય છે તે દિવસથી બાળકનું નર પોતાનો નામ રમેશ તરીકે સ્વીકારે છે. જ્યાં સુધી એને કન્વે નથી થતું ત્યાં સુધી નામકરણ સંસ્કાર છે, એ સંસ્કાર છે, પણ એ સંસ્કારથી એ વ્યક્તિનું નામ ખરેખર, નામનું મતલબ શું, જેના ઉચ્ચારણથી વ્યક્તિ નમતો હોય તેનું નામ નામ. તો એ નમે નહીં, તમારા અભિમુખ નહીં થાય જ્યાં સુધી એને પોતાનું નામ સમજમાં ન આવે ત્યાં સુધી. એવી રીતે અષ્ટાક્ષર જે આપણે સંસ્કાર રૂપે આપી રહ્યા છીએ એ એક સંસ્કાર, અષ્ટાક્ષરની દીક્ષાનો નોખો સંસ્કાર છે. એ નાનપણમાં પણ સંભવે, પણ એની ધર્મરૂપતા તો જ્યારે તમારી વિચારશક્તિ, તમારી સંકલ્પ શક્તિ અને દેશકાલાદિમાં તમારી ચયન શક્તિને અનુસરીને જ્યારે શરણ ધર્મને તમારો ધર્મ સ્વીકારવાની તમારી ચોખ્ખી સમજ, તમારો ભાવ, તમારો વ્યવહાર કેળવાય, તે દિવસે શરણાગતિ તમારો ધર્મ થાય છે, તે દિવસે સમર્પણ તમારો ધર્મ થાય છે, તે દિવસે ભગવત સેવા તમારો ધર્મ થાય છે, તે દિવસે ભક્તિ તમારા માટે ધર્મ રૂપે થાય છે. તેના પહેલાં કાં તો વાતાવરણ કાં તો સંસ્કાર રૂપે એ ફક્ત તમને એવેલેબલ છે. તો સંસ્કાર કે વાતાવરણ રૂપે એવેલેબલ હોવું એક જુદી વાત છે, અને ધર્મ રૂપે એને આપણે પકડીએ એક જુદી વાત છે. આ સૂક્ષ્મ તારતમ્ય આપણને સમજવો પડશે. તે પછીથી જ્યારે તમે ધર્મ તરીકે એને સ્વીકારો ત્યારે ભાગવતમાં ધર્મની પત્ની જે મૂર્તિ કહેવાની, એ મૂર્તિ શું છે કે તમને ઘણા લોકોની એવી ભ્રમણા હોય છે કે બ્રહ્મ સંબંધ ન લઈએ, પ્રશ્નો પણ એવા આવ્યા છે, એક બે નહીં પાંચ છ પ્રશ્નો કે 10-15 પ્રશ્નો એવા આવ્યા છે કે જેમાં તમને આવી જિજ્ઞાસા થઈ રહી છે કે અમને ભગવાન પ્રત્યે સમર્પણનો ભાવ હોય, ભગવાનમાં અમને આસ્થા હોય, અમે જીવન જીવવા તૈયાર હોય, તો એ કંઠી પહેરવાનો કે દીક્ષાના કર્મકાંડની આવશ્યકતા ખરી? એવા પ્રશ્નો ઉદ્ભવે છે, અને એ પ્રશ્નોનો હું સમાધાન કરું છું, નિરાધાર નથી કરતો. સહેજ રીતે પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે એવો પ્રશ્ન છે, પણ એનું સમાધાન આપણે સમજી રાખવું પડશે. એનું સમાધાન શું? એનું સમાધાન આ જ કે બાળકને આપણે સ્કૂલમાં એડમિટ કરાવતા હોઈએ તે વખતે વિદ્યાઉપાર્જનથી એને ખરેખર શું થવાનું છે લાભ, એ બાળક સમજતો હોય છે? નથી સમજતો. તો બાળકના મને સ્કૂલમાં જવું એક નર્યું કર્મકાંડ જ છે, પણ એ કર્મકાંડ કરતા કરતા એનું મન એક દિવસે એના માટે તૈયાર થાય છે કે ભણવું એ મારું કર્તવ્ય છે વિદ્યાર્થી તરીકે. જે દિવસે એને ભણવું મારું કર્તવ્ય છે એ બોધ થયો, તે દિવસે એનો સંકલ્પ થયો, તે દિવસે એ સંકલ્પ મુજબ પોતાનો ચયન કરે, તે દિવસે અધ્યયન એનો ધર્મ બનશે. તેના પહેલાં અધ્યયન માટે સ્કૂલે જવું ફક્ત એક સંસ્કાર છે અથવા કોઈક એક વાતાવરણમાં એને મૂકવાની પ્રણાલી છે. એક્ઝેક્ટલી એ રીતે કે જેમ પક્ષી ઈંડા મૂકી દે અને ઈંડાને હૂંફ આપવા માટે માદા એને સેવતી હોય છે, એ સેવતી રહે, પછી ત્યાં જ્યાં સુધી એ સેવન કરે એનો, એને શું કહેવાય ગુજરાતીમાં, સેવું જ કહેવાય ને? તો એ જે સેવતી રહે માદા ઈંડાને, તેમાંથી એક દિવસે બાળક નીકળે પક્ષીનું, ત્યાં સુધી નથી નીકળતું ત્યાં સુધી ફક્ત એનો એક વાતાવરણ એને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે વાતાવરણમાં ઈંડામાંથી પક્ષી બની શકે. હજી પક્ષી બન્યો નથી, તેથી જ પક્ષીને દ્વિજ કહેવામાં આવે છે કે પહેલો જન્મ એનો ઈંડા રૂપે થાય છે અને બીજો જન્મ એનો પક્ષી રૂપે થાય છે. અને તેમજ દરેક ધર્મ, આ ફક્ત પુષ્ટિમાર્ગની વાત નથી, દરેક ધર્મ માં આ સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવ્યું છે કે જે પણ ધર્મ તમે અનુસરો, ચાહે પછી ક્રિશ્ચિયાનિટી હોય, ચાહે ઇસ્લામ હોય, ચાહે જૈન હોય, ચાહે બૌદ્ધ હોય, ચાહે આપણો પુષ્ટિ માર્ગ હોય, ચાહે બીજા મર્યાદા માર્ગના હોય, જે ધર્મને માણસ અનુસરે છે એ દ્વિજ હોય છે. પક્ષીની માફક પહેલી વખત એ માતાના ગર્ભમાંથી જન્મે છે અને બીજો જન્મ એનો એ ધર્મને જ્યારે સંકલ્પપૂર્વક કરવા માંડે દીક્ષિત થઈને ત્યારે એનો બીજો જન્મ હોય છે. આપણી વાર્તામાં પણ એના એક નહીં ઘણા બધા ઉદાહરણો આપવામાં આવ્યા છે. એ રીતે ધર્મ દ્વિજ હોવાની અપેક્ષા રાખે છે, બીજા જન્મની અપેક્ષા રાખે છે. આપણે ત્યાં પણ કહેવાય છે કે વૈષ્ણવ થયા તે એનો બીજો જન્મ થયો. એ ફક્ત આપણો જ સિદ્ધાંત છે એવો નહીં, ક્રિશ્ચિયાનિટીમાં પણ એ સિદ્ધાંત છે, ઇસ્લામમાં પણ એવો સિદ્ધાંત છે, જૈન બૌદ્ધોમાં પણ એ સિદ્ધાંત છે કે ધર્મમાં કોઈમાં સ્વીકારવું એ એક આપણો બીજો જન્મ છે. મનુસ્મૃતિ પોતે એમ કહે છે, માતુર યદગ્રે જાયંતે દ્વિતીયમ મૌંજી બંધનાર. પહેલાં માતાના ગર્ભમાં જન્મ લીધો, પછી જ્યારે ગુરુ પાસે દીક્ષા લઈને ધર્મચરણ માટે પ્રવૃત્ત થાય છે વિદ્યાર્થી ગુરુકુલમાં, ત્યારે તેનો બીજો જન્મ થાય છે. તે વખતે તેને દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ આજકાલ લોકો બ્રાહ્મણના અર્થમાં સમજે છે, પણ દ્વિજ એટલે જે બે વાર જન્મતો હોય તેનું નામ દ્વિજ. તો દરેક ધર્મમાં દ્વિજ હોવાનો કન્સેપ્ટ એક સર્વમાન્ય કન્સેપ્ટ છે, અને શરણાગતિ આપણને એક બીજો જન્મ આપે છે.